શ્રી પદ્મપુરાણ સ્વર્ગખંડ અધ્યાય 19 સંન્યાસીના નિયમ. વ્યાસજી કહે છે, હે દ્વિજવરો, આ પ્રમાણે આશ્રમમાં નિષ્ઠા રાખનારા તથા નિયમિત જીવન વિતાવનારા સંન્યાસીઓને માટે ફળ મૂળ અથવા ભિક્ષાથી જીવન નિર્વાહની વાત કહેવામાં આવી છે. તેણે એક સમયે જ ભિક્ષા માગવી જોઈએ, વધારે ભિક્ષાના સંગ્રહમાં આસક્ત થવું ન જોઈએ. કેમ કે ભિક્ષામાં આસક્ત રહેનાર સંન્યાસી વિષયોમાં પણ આસક્ત થઈ જાય છે. 7 ઘરો સુધી ભિક્ષા માટે જવું, જો તેટલામાં ન મળે તો પછી ન માગે. ભિક્ષુએ એકવાર ભિક્ષા માટે બોલીને ચૂપ થઈ જવું અને નીચે મોઢે એક દ્વાર પર તેટલી વાર ઊભા રહેવું જેટલી વારમાં એક ગાયને દોહી શકાય છે. ભિક્ષા મળી ગયા પછી હાથ પગ ધોઈને વિધિપૂર્વક આચમન કરવું અને પવિત્ર થઈને મૌન ભાવે ભોજન કરવું. સપ્તાગારમ ચરેદ ભિક્ષયમ લાભે ન પુનઃસ્વરેત ગોદોહ માત્રમ તિષ્ઠેત કાલમ ભિક્ષુર ધો મુખ. ભિક્ષેત્યુક્ત્વા સકૃતુષ્ણિમસ્નીયાદ વાગ્યતઃ શુચિઃ પ્રક્ષાલ્ય પાણીપાદમ ચ સમાચમ્ય યથાવિધિ. 60મા અધ્યાયના 3-4 શ્લોક સંખ્યા. પ્રથમ તે અન્ન સૂર્યને દેખાડી દે, પછી પૂર્વાભિમુખ થઈને 5 વાર પ્રાણાગ્નિ હોત્ર કરીને, અર્થાત પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, આ મંત્રોથી 5 ગ્રાસ અન્ન મુખમાં મૂકીને એકાગ્ર ચિત્તે 8 ગ્રાસ અન્નનું ભોજન કરો. ભોજન પછી આચમન કરીને ભગવાન બ્રહ્માજી અને પરમેશ્વરનું ધ્યાન કરે. તુંબડી, લાકડી, માટી તથા વાંસા 4 બનેલા પાત્ર સંન્યાસીના ઉપયોગમાં આવે છે એવું પ્રજાપતિ મનુનું કથન છે. રાતના પહેલા પહોરમાં, મધ્યરાત્રિમાં તથા રાતના પાછલા પહોરમાં વિશ્વની ઉત્પત્તિના કારણ અને વિશ્વ નામે પ્રસિદ્ધ ઈશ્વરને પોતાના હૃદય કમળમાં સ્થાપિત કરીને ધ્યાન સંબંધી વિશેષ શ્લોકો અને મંત્રો દ્વારા તેમનું આ પ્રમાણે ચિંતન કરવું. પરમેશ્વર સંપૂર્ણ ભૂતોના આત્મા અજ્ઞાનમય અંધકારથી પર બિરાજમાન, સર્વના આધાર, અવ્યક્ત સ્વરૂપ, આનંદમય, જ્યોતિર્મય, અવિનાશી, પ્રકૃતિ અને પુરુષથી અતીત, આકાશની જેમ નિર્લેપ, પરમ કલ્યાણમય, સમસ્ત ભાવોની અંતિમ સીમા, સર્વનું શાસન કરનારા તથા બ્રહ્મરૂપ છે. ત્યાર પછી પ્રણવ જપ કરીને આત્માને આકાશ સ્વરૂપ પરમાત્મામાં લીન કરીને તેમનું આ પ્રમાણે ધ્યાન કરવું. પરમાત્મા દેવ, સર્વના ઈશ્વર, હૃદયાકાશની મધ્યમાં બિરાજમાન, સમસ્ત ભાવોની ઉત્પત્તિના કારણ, આનંદના એકમાત્ર આધાર તથા પુરાણ પુરુષ શ્રી વિષ્ણુ છે. આ પ્રમાણે ધ્યાન કરનાર પુરુષ ભવબંધનથી મુક્ત થઈ જાય છે. જે સમસ્ત પ્રાણીઓનું જીવન છે, જ્યાં જગતનો લય થાય છે, તથા મુમુક્ષુ પુરુષ જેને બ્રહ્મનો સૂક્ષ્મ આનંદ સમજે છે, તે પરમ વ્યોમની અંદર કેવળ અદ્વિતીય જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ સ્થિત છે, જે અનંત સત્ય અને ઈશ્વર રૂપ છે. આ પ્રમાણે ધ્યાન કરીને મૌન થઈ જવું. આ સંન્યાસીઓ માટે ગુહ્યાથી ગુહ્ય જ્ઞાનનું વર્ણન કરવામાં આવ્યું. જે સદા જ્ઞાનમાં સ્થિત રહે છે, તે આના દ્વારા ઈશ્વરીય યોગનો અનુભવ કરે છે. તેથી સંન્યાસી માટે ઉચિત છે કે તે સદા જ્ઞાનના અભ્યાસમાં તત્પર અને આત્મ વિદ્યાપરાયણ થઈને જ્ઞાન સ્વરૂપ બ્રહ્મનું ચિંતન કરે, જેથી ભવબંધનથી છુટકારો મળે. પહેલા આત્માને બધા દ્રશ્ય પદાર્થોથી પૃથક માત્ર અદ્વિતીય આનંદમય અક્ષર અવિનાશી અને જ્ઞાન સ્વરૂપ જાણો. ત્યાર પછી તેનું ધ્યાન કરવું, જેમનાથી સંપૂર્ણ ભૂતોની ઉત્પત્તિ થાય છે, જેને જાણીને મનુષ્ય ફરી આ સંસારમાં જન્મ લેતો નથી. તે પરમાત્મા એટલા માટે પરમાત્મા કહેવાય છે કે તેઓ સૌથી ઉપર સ્થિત છે, સૌના ઉપર અક્ષય રૂપે બિરાજમાન છે. તેમની અંદર તે શાશ્વત કલ્યાણમય અવિનાશી બ્રહ્મનું જ્ઞાન હોય છે, જે આ દ્રશ્ય જગતના રૂપમાં પ્રત્યક્ષ અને સ્વ સ્વરૂપે પરોક્ષ છે. તે જ મહેશ્વર દેવ છે. સંન્યાસીઓના જે વ્રત બતાવવામાં આવ્યા છે તેવા જ તેમના પણ વ્રત છે. ओंकारे ओंकार अंते चात्मानं समाप्य परमात्मनि आकाशे देव मिशानं ध्याये दाकाश मध्यगम कारणं सर्व भाव आनामानंदेक समाश्रयम् पुराण पुरुषं विष्णुं ध्यायन् मुच्यते बंधनात् जीवनं सर्वभूतानां यत्र लोकः प्रलीयते आनंदं ब्रह्मणः सूक्ष्मं यत् पश्यन्ति मुमुक्षवः तन्मध्ये निहितं ब्रह्म केवलं ज्ञानलक्षणं अनंतं सत्यमीशानं विचिन्त्या सित भाग्यतः गुह्याद गुह्यतमं ज्ञानं यतिनामेत दीरितं यो अत्र तिष्ठेस्त सदा नेन शो अनु अश्नुते योगम ईश्वरम् तस्मा जिज्ञान रतो नित्यमात्म विद्यापरायणः ज्ञानं सम्य भेद सम्यभ्यसेद ब्रह्म येन मुच्यते बंधनात् मत्वा पृथक तम्मा आत्मानं सर्वस्मादेव केवलम् आनंदक्षरम् ज्ञानं ध्यायेत च ततः परम् यस्माद् भवन्ति भूतानि यज ज्ञात्वा नेह जायते सतस्मादीश्वरो देवः परस्ताद् यो अधिष्ठति यदंतरे तद्गमनं शाश्वतं शिवं व्ययम् य इदं स्वपरोक्षस्तु स देवः स्या नमहेश्वरः व्रतानि यानि भिक्षुणां तथैवास्य व्रतानि च साठमा अध्याय अग्यार बार अने चौथी विश श्लोक संख्या ते व्रतों माथी एक एक नु उल्लंघन करवाथी पण प्राश्चित करवू पड़े छे सन्यासी जो कामना पूर्वक स्त्री पासे जाए तो तेने एकाग्र चित्ते प्राश्चित करवू तेने पवित्र थईने प्राणायाम पूर्वक शांतपन व्रत करवू जोईए शांतपन व्रत कहता गोमूत्र गोबर गायनु दूध गायनु दही गायनु घी अने दुर्वानु जल आ बधाने भेगू करीने पीवू तथा ते दिवसे बीजू काई पण खावू नहीं पछी बीजा दिवसे 24 कलाकनो उपवास करवो आ बे दिवसनु शांतपन व्रत होय छे शांतपन बाद चित्तने एकाग्र करीने सोच संतोष आदि नियमोनु पालन करीने तेने कृच्छ व्रतनु अनुष्ठान करवू कृच्छ व्रत कहता जो उपयुक्त छ वस्तु माथी एक एक ने एक एक दिवस खाई ने रहे अने सातमा दिवसे उपवास करे तो ते कृच्छ के महाशांतपन व्रत कहवाय छे त्यार पछी आश्रम मा आवी ने फरी आळस छोड़ी ने भिक्षु रूपे विचरतो रहे असत्य नो प्रयोग करी न करवो जोईए केम के आ जूठ नो प्रसंग बहु भयंकर होय छे धर्म ने अभिलाषा राखनारा सन्यासी जो झूठू बोले तो तेने तेना प्राश्चित माटे एक रात्रि नो उपवास अने 100 प्राणायाम करवा जोईए बहु मोटा संकट मां पड़वा छता पण सन्यासी चोरी करवी जोईए नहीं स्मृतियों नु कहेवू छे के चोरी थी वधीने बीजो कोई अधर्म नथी परम आपद गते नापी न कार्यम स्थेय मन्यतः स्थेयाद व्यधिकः कश्चिन्नना सत्य धर्म इति स्मृति ही साठवा अध्याय 25 श्लोक हिंसा तृष्णा ने याचना आत्मज्ञान नो नाश करनारा छे जेने धन कहे छे जे मनुष्य नो बाह्य प्राण ज छे जे जेना धन नो अपहरण करे छे ते जाने तेना प्राण ज हरी ले छे आवु करनार दृष्टात्मा पुरुष आचार भ्रष्ट थता तेनु पोताना व्रत थी पतन थाय छे जो सन्यासी अकस्मात कोई जीवनी जो सन्यासी अकस्मात कोई जीवनी हिंसा करी बैसे तो कृच अतिकृच अथवा चांद्रायण व्रत नु अनुष्ठान करे कृच व्रत पहला जणावेलू छे 3 दिवस सवारे 3 दिवस सांजे ने 3 दिवस माग्या विना एक एक ग्रास अन्न खाव अने अंत में 3 दिवस नो उपवास करवो आ अतिकृच व्रत छे चांद्रायण व्रत घणा प्रकारना होय छे एक वृद्धि क्रम थी करवामां आवे छे अने बीजु हर्ष क्रम थी दररोज सांजे प्रातः काल अने मध्याह्न काल में स्नान करीने पूर्णिमाए 15 ग्रास भोजन करू त्यार पछी कृष्ण पक्षनी प्रतिपदा थी एक एक ग्रास घटाड़ो चतुर्दशी एक ग्रास भोजन करीने अमावस्याए उपवास करो પછી શુક્લ પક્ષની પ્રતિપદા એ એક ગ્રાસ ભોજન કરીને દરરોજ એક એક ગ્રાસ વધારતા રહેવું. પૂર્ણિમા એ 15 ગ્રાસ ભોજન કરીને વ્રત પૂર્ણ કરવામાં આવે છે. આ એક પ્રકાર છે. બીજો અમાવસ્યા ઉપવાસ કરીને આરંભ કરવામાં આવે છે. એમાં પહેલા એક એક ગ્રાસ વધારવામાં આવે છે. ત્યારબાદ પૂર્ણિમા પછી એક એક ગ્રાસ ઘટાડતા અમાવસ્યા ઉપવાસ કરીને વ્રત સમાપ્ત કરવામાં આવે છે. જો ભિક્ષુકને પોતાની ઇન્દ્રિયોની દુર્બળતાના કારણે કોઈ સ્ત્રીને જોઈને વિરપાત થઈ જાય તો તેણે 16 પ્રાણાયામ કરવા જોઈએ. હે વિદ્વાનો, દિવસે વિરપાત થાય તો તેને 3 રાત્રિનું વ્રત અને 16 પ્રાણાયામ કરવા. જો તે એકનું જ ઘર જો તે એક જ ઘરનું અન્ન, મધ, નવીન શ્રાદ્ધનું અન્ન તથા ફક્ત મીઠું ખાઈ લે તો તેને શુદ્ધિને માટે પ્રાજાપત્ય વ્રત બતાવેલું છે. 3 દિવસ સવારે, 3 દિવસ સાંજે અને 3 દિવસ માગ્યા વિના અન્નનું ભોજન કરીને અંતમાં 3 દિવસ સુધી સળંગ ઉપવાસ કરો. આ પ્રાજાપત્ય વ્રત છે. સદા ધ્યાનમાં સ્થિત રહેનારા પુરુષના સગળા પાતક નષ્ટ થઈ જાય છે. તેથી મહેશ્વરનું ચિંતન કરીને સદા તેમના ધ્યાનમાં સંલગ્ન રહેવું જોઈએ. જે પરમ જ્યોતિ સ્વરૂપ બ્રહ્મ સર્વના આશ્રય અક્ષર અવ્યય અંતરાત્મા તથા પરબ્રહ્મ છે, તેમને જ ભગવાન મહેશ્વર સમજવા જોઈએ. એ મહાદેવજી કેવળ પરમ શિવ સ્વરૂપ છે. એ જ અક્ષર અદ્વૈત અને સનાતન પરમ પદ છે. તે દેવ સ્વયં પ્રકાશ સ્વરૂપ છે. જ્ઞાન તેમની ઓળખ સંજ્ઞા છે. તેઓ જ આત્મયોગ રૂપી તત્વ છે. તેમનામાં સૌની મહિમા પ્રતિષ્ઠા હોય છે. તેથી તેમને મહાદેવ કહેવામાં આવે છે. ધ્યાન નિષ્ઠસ્ય સતતમ નશ્યતે સર્વ પાતકમ તસ્માન્ન મહેશ્વરમ ધ્યાત્વા તસ્ય ધ્યાન પરો ભવેત યદ બ્રહ્મ પરમમ જ્યોતિહિ પ્રતિષ્ઠાક્ષરમ વ્યયમ યો અંતરાત્મા પરમ બ્રહ્મ સ વિજ્ઞેયો મહેશ્વરઃ એષ દેવો મહાદેવઃ કેવલમ કેવલઃ પરમઃ શિવઃ તદેવાક્ષરમ અદ્વૈતમ સદા નિત્યમ પરમ પદમ તસ્મિન્ન મહિતે દેવે સ્વાધિમ્ના જ્ઞાન સંનિતે આત્મયોગાત્મકે તત્વે મહાદેવસ્તત્વમ સ્મૃતઃ. 60મા અધ્યાયના 32-35 શ્લોક સંખ્યા. જે મહાદેવજી સિવાય બીજા કોઈ દેવતાને જોતો નથી, પોતાના આત્મા સ્વરૂપ એવા મહાદેવજીનું જ અનુસરણ કરે છે, તે પરમ પદને પ્રાપ્ત થાય છે. જે લોકો તે પરમેશ્વરથી પોતાને અલગ માને છે, તેમને મહાદેવજીના દર્શન થતા નથી. તેમનો પરિશ્રમ વ્યર્થ થઈ જાય છે. એકમાત્ર પરબ્રહ્મ જ જાણવા યોગ્ય અવિનાશી તત્વ છે. તેવો જ દેવાધિદેવ મહાદેવજી છે. આ વાતને જાણી લીધા પછી મનુષ્ય કદી બંધનમાં પડતો નથી. તેથી સંન્યાસી પોતાના મનને વશ કરીને નિયમપૂર્વક સાધનામાં લાગેલા રહેવું તથા શાંત ભાવે મહાદેવજીના શરણાગત થઈને જ્ઞાન યોગમાં તત્પર રહેવું. એકમેવ પરમ બ્રહ્મ વિજ્ઞેયમ તત્વમ વ્યયમ સદેવસ્તુ મહાદેવો નૈતદ વિજ્ઞાય બધ્યતે તસ્માદ યતેત નિયતમ યતિહિ સંયત માનસઃ જ્ઞાન યોગ રતઃ સાંતો મહાદેવ પરાયણ. 60મા અધ્યાયના 38-39 શ્લોક સંખ્યા. હે બ્રાહ્મણો, આ પ્રમાણે મેં તમને સંન્યાસીઓના કલ્યાણમય આશ્રમ ધર્મનું વર્ણન કરી સંભળાવ્યું. આ પ્રસંગ મુનિવર ભગવાન બ્રહ્માજીએ પૂર્વકાળમાં કહ્યો હતો. સંન્યાસ ધર્મથી સંબંધ રાખનારું આ પરમ ઉત્તમ કલ્યાણમય જ્ઞાન સાક્ષાત સ્વયંભૂ ભગવાનનું બતાવેલું છે. તેથી પુત્ર, શિષ્ય તથા યોગીઓ સિવાય બીજા કોઈનો આને ઉપદેશ કરવો નહીં. હે દ્વિજવરો, આ પ્રમાણે મેં સંન્યાસીઓના નિયમોનું વિધાન બતાવ્યું છે. આ દેવેશ્વર બ્રહ્માજીના સંતોષનું એકમાત્ર સાધન છે જે મન લગાવીને દરરોજ આ નિયમોનું પાલન કરે છે. તેમનો પુનર્જન્મ અથવા મૃત્યુ થતું નથી. અધ્યાય 19 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.